સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદુ જે હરિ લો જમાહી શિખવી અષ્ટાંગ યોગી કડા રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો જય પીપલા Yeah. कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे। રસ ખાની રસિયો રૂપ રસ ખાની રૂપ રસ ખાની રસિયો રૂપ રસ ખાની સાવરો ગુમાની રસિયો સાવરો ગુમાની સાવરો ગુમાની રસિયો રૂપ રસ ખાની રૂપ રસ ખાની રસિયો Thank you. રાખી જાની હર લેટ માન મેરો મૃદ મુસ્કાની હર લેટ માન મેરો મૃદ મુસ્કાની રસિયો રૂપ રસ ખાની રૂપ રસ ખાની રસિયો રૂપ રસ ખાની I'm not afraid. કોઈ વાત આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સમજ મન હરી ભજતા સુખ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, અત્યારે આજે આપણે આ સભામાં આરુણેશ હમણાં અત્યારે કીર્તન બોલ્યો, આરુણેશના એ મૃદંગમ પણ શીખે છે અને મ્યુઝિક પણ શીખે છે. તો જે મૃદંગ શીખે છે એમના ટીચર મારે રામકૃષ્ણ નેતીજી અહીંયા આપણી સભામાં આવ્યા છે. આજે તબલા પણ એમણે વગાડ્યા છે. તો તાળી સાથે રામકૃષ્ણજી એન્ડ હિઝ સન રાધાકૃષ્ણ રાધેશ્યામ, રામકૃષ્ણ અને રાધેશ્યામ, રાધેશ્યામ નેતી અને રાધેશ્યામ પણ સરસ મૃદંગમ બજાવે છે. તો બંનેને તાળીથી વધાવીશું. હું રામકૃષ્ણજીને વિનંતી કરીશ. રામકૃષ્ણજી આમ તો ગુજરાતમાં મોટા થયા છે, 10 વર્ષ ત્યાં રહ્યા છે અને ગુજરાતી પણ જાણે છે. આમ તામિલ છે પણ ગુજરાતી પણ સરસ જાણે છે. તો રામકૃષ્ણ એ સ્વામીજી પાસે આવો. સ્વામી અમને ચાંદલો કરીને આશીર્વાદ આપશે. સાથે રાધેશ્યામ કમ વિથ બોલો. સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની. જય સ્વામિનારાયણ. Swami Narayan, Swami Narayan. વાણી મંગલ રૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતં નૂણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃશ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાર્મંગલમ્. ઓમ અવતારિને શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજે વચનામૃત ગરડા મધ્યનું 58મું જે વચનામૃતનો મોટા સંતોએ નામ આપ્યું છે, સંપ્રદાયની પુષ્ટિનું વચનામૃત છે. અહીંયા પ્રથમ રીડ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1881ના શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી સે ઉપાય કરીને રહે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય, એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેના જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂક્યા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દસમ સ્કંદ તથા એકાદશ સ્કંદ એ બે જે ભાગવતના સ્કંદ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો, ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. પછી એ જે શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 58મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું જતીનભાઈ સંબંધી ગ્રંથ બરાબર. આમ તો પ્રશ્ન તો એક જ છે, મહારાજે જે જે આચાર્યો થયા છે, જે જે સંપ્રદાયો થયા છે, એની પુષ્ટિ કઈ રીતે થાય? મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ સંપ્રદાય સંબંધી ગ્રંથો હોય. બીજું કીધું, વર્ણાશ્રમના શાસ્ત્રીય કહ્યો જે વર્ણાશ્રમનો ધર્મ હોય. અને ત્રીજું, ઈષ્ટદેવની દ્રઢતા, ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય ત્યારે સંપ્રદાયની પુષ્ટિ થાય છે. પહેલાં તો સંપ્રદાય એને કહેવાય કે ભગવાનનું જ્ઞાન અને ભગવાનનો સિદ્ધાંત એને રૂઢી રીતે આપવો પરંપરામાં. ગુરુક્રમ કહેવાય ને, ગુરુ પરંપરા, ગુરુક્રમ, એમાં પરંપરામાં જે જ્ઞાનનો વારસો અને જે ભગવાનનો સિદ્ધાંત, જો એ સિદ્ધાંતમાં કાંઈ ચેડા કરવામાં આવે તો પાછી પુષ્ટિ ન થાય. જ્ઞાન બદલાવવામાં આવે, જ્ઞાનમાં ફેરફાર કરવામાં આવે તો પણ. એટલા માટે લખ્યું કે જે પંથ ગ્રંથના સંપ્રદાયના ગ્રંથ નહીં હોય એ સંપ્રદાય, એ પંથ છે ને ભફાકીયો કહેવાય છે. પ્રમાણ છે શાસ્ત્રનું, ભગવાનનું પ્રમાણ એ વેદ, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ ત્રણે જાણે પ્રમાણ કરે એના ઉપર શાસ્ત્રાર્થ થાય ત્યારે વેદિક કહેવાય, એમ ત્યારે પ્રમાણરૂપ ગણાય. એમ એમ સંપ્રદાયની પુષ્ટિ છે તો કે ભગવાનના બધા ચરિત્રો નહીં પણ અવતાર હેતુ, એમ કે ભગવાને આ પૃથ્વી ઉપર શા માટે અવતાર ધર્યો, એમ તો કે અનેક મુમુક્ષુઓને અનેક મુમુક્ષુઓ કરવા માટે, એમ અનેક દેવી આત્માઓનું કલ્યાણ કરવા માટે અને સ્વામિનારાયણની જીવન જીવમાં દ્રઢતા કરાવવા માટે, પોતાના માતા પિતાને સુખ, એકાંતિક સુખ આપવા માટે. તો ગોપાળાનંદ સ્વામી પણ જ્યારે કાર્યાણીમાં પધારવાના હતા વડોદરાથી, ત્યારે એવો પ્રસંગ બન્યો, મહારાજને સમાચાર મળ્યા કે યોગીરાજ આવે છે. તો મહારાજ અક્ષરવડીમાં, ત્યાં તો કારિયાણીમાં પણ જેમ ગઢપુરમાં અક્ષરવડી છે ને, એમ અહીંયા પણ અક્ષરવડી છે કારિયાણીમાં પણ. તો અક્ષરવડીમાં મહારાજ વિરાજમાન છે. મહારાજને સમાચાર કોઈ કે આપ્યા, મહારાજ યોગીરાજ પધારે છે. મહારાજ કે હાલો હાલો આપણે સામે જઈએ. એમ એ ગોપાળાનંદ સ્વામી પ્રત્યે પણ મહારાજને પણ કેટલું માન હશે. એમ વડોદરામાં હોય, ઉમરેઠમાં હોય, વડતાલમાં હોય, તો જે જે કોઈ આત્માઓ જીવ આવે, મુમુક્ષુઓ આવે, એને પણ ભગવાનમાં હેત કરાવે, એને ભગવાનની ઓળખાણ કરાવે. ગુણાતીતાનંદ સ્વામી હોય તો એમને પણ મહંત કરવાનું થાય કે તમારા જૂનાગઢના તમને મહંત, તો કે હું મહંત થાઉં, પણ આ યોગીરાજ છે એ દર વર્ષે એક મહિનો વાતું કરવા આવે. અને એવું જ હતું. ભક્ત ચિંતામણીમાં પણ સ્વામી લખ્યું કે ધન્ય ધન્ય ઈડર દેશમાં ઉપના ભક્ત અકામ, જેને કોઈ કામના નહોતી. એમ કઈ કામના હતી? પરમારથની. પરમારથને અર્થે આવ્યા, પોતાને કોઈ સ્વાર્થ નહોતો. મહારાજ કે અમારે મૃત્યુલોકમાં જવું છે તો તમારે આવવું પડશે સાથે, અમારી ઓળખાણ કરાવવા માટે, એટલે સાથે મુક્તોને લાવ્યા. એમ ભય ભંજન ભક્તિ ના જાયા રે ભલે અક્ષરાધીશ દરિકાયા, એ સાથે મુક્તો યને કછવાયા રે ભલે અક્ષરાધીશ દરિકાયા. સાથે મુક્તોને લાવ્યા, અને પાછા મુક્તોને બધાને સમય થયો ને બધાને બોલાવી લીધા. હો, એ નિત્યાનંદ સ્વામી હોય, માનુભાવાનંદ સ્વામી હોય, રામ ગિલોલા, કોણ, આનંદાનંદ સ્વામી, આ બધાય મુક્તોને એક પછી એક મહારાજે બધાને બોલાવ્યા પોતાની પાસે. એમ અને એ ગોપાળાનંદ સ્વામી આવતા હતા કારિયાણી, અને મહારાજ સામે ગયા, આવો આવો યોગીરાજ આવો. દરબારગઢમાં લાવ્યા, અક્ષરવડીમાં આસન આપ્યું, બેસો અહીંયા આસને બેસો. મહારાજ કે કેમ સ્વામી, સુખી છો ને? એટલે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં હતા, અત્યારે જે અક્ષરવડો છે ને એની બાજુમાં કુવી છે, ત્યાં મહારાજને સ્નાન માટે કુંડી ચણતા હતા ચૂનાથી, તો એનું પ્લાસ્ટર કરતા છે. પેલા જૂના સમયમાં ચૂનાનું પ્લાસ્ટર હતું, એટલે એને પીસે પીસે અને થોડું ટીપતા હોય. તો નિષ્કુળાનંદ સ્વામી કે વડોદરાથી આવે છે, સુખી, મોટા શહેરમાંથી આવે છે, સુખી જ હોય ને, પણ મહારાજને ન ગમ્યું. એ મહારાજને ગમ્યું નહીં, એટલે મહારાજ થોડુંક મનમાં બોલી ગયા. મહારાજ કે એ થોડા તમારા જેવા છે, એ તો બહુ મોટા છે, એની મોટાઈ એ બહુ મોટા છે. પછી મહારાજ કે બેસો બેસો, અહીંયા તમને વાત કરવી છે. અને મહારાજે ત્યારે પોતાના અવતાર હેતુની સસંકલ્પોની મહારાજે જે વાત કરી, એમાં મુખ્ય જે અવતાર હેતુ હતા કે નવા નવા મુમુક્ષુઓ કરવા. અને મુમુક્ષુઓ જે જે સંકલ્પ કરે, એ સંકલ્પો અમારે પૂરા કરવા, ધર્મ ભક્તિને સુખ આપવા. અને એવા જે જે ચરિત્રો છે, ચરિત્રો કર્યા મહારાજે, કે અનેક જીવોને પ્રતીતિ આવે કે નહીં સ્વામિનારાયણ ભગવાન છે. કાલ જ વાત કરતો હતો કે મહારાજની સભા જોઈને, સભા બેઠી હોય મહારાજની પાસે, સંતો હોય હરિભક્તો હોય, તો સભા દેખીને અંતરમાં અનુમાન કરે કે આવી સભા ક્યાંય દેખી નથી. એમ વડતાલમાં ગોમતી કાંઠે મહારાજ સભા ભરીને બેઠા હતા, અને મહારાજની સભા જોઈને ઓલા પટેલિયાઓ આવ્યા, એટલે કીધું સ્વામિનારાયણ એ તમારા શરીર હામું જોઈએ છે તો કેવા દેખાવ છો? મનુષ્ય જેવા. એમ કારણ કે મનુષ્ય તન ધરીને આવ્યા હોય તો દેખાય તો મનુષ્ય જેવા જ. એમ પણ એમના જે જે ચરિત્રો છે, કે એમનું દર્શન છે, કે એમનો સ્પર્શ છે, કે એમનું નામ છે, નામ લેતા આવે છે આનંદ રે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને કે જેનું નામ લેતા અતિ આનંદ થાય છે, જેના નામથી દુષ્કર્મો નિર્દોષ થાય, જેનું નામ લેતા નિર્દોષ થાય, એમ જેના દર્શનથી દુષ્કિત ટળે, જેનું શરણું ગ્રહે સુખ પામીએ, વેગે નાશે રે મોહ માયાના પાસ. એક વખત ભગવાનનું સ્પર્શ કે ભગવાનનું દર્શન કર્યું અને અંતરમાંથી કામ વાસના ટળી જાય અને જીવનભર બ્રહ્મચર્ય વ્રત રાખી અને ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાનના સાધુ થઈને રહી જાય, આવા કેટલા કેટલા પ્રસંગો હોય એમ. અરે ભગવાનના નહીં પણ એના ભક્તના યોગમાં આવે. જૂનાગઢમાં સંત થઈ ગયા, રાજસ્થાનમાંથી આવેલા દેહાચારણ, અભયસિંહને મળ્યા, કપાળમાં તિલક ચાંદલો, 3 વાગ્યાનો સમય થયો હશે એટલે ભગવાનની માનસી પૂજા કરતા હતા આંખો બંધ કરીને. એ દર્શન કર્યું અને દેહાચારણને થયું કે આને જરૂર પ્રગટ ભગવાન મળ્યા હશે. ઓ કાં પ્રગટ ભગવાન ને કાં પ્રગટ સંત મળ્યા હશે. બધી વાત કરી, બધું પૂછ્યું, ક્યાંથી આવું, ક્યાં રહેવું? તો કે રાજસ્થાનથી આવું છું. શું આવવાનું પ્રયોજન છે? તો કે બસ કોઈક એવા ભગવાન કે ભગવાનના કોઈક સંત મળે અને મને પ્રગટ ભગવાનની ભેટો કરાવે, એટલા માટે નીકળ્યો છું એમ. ત્યારે હવે સિંહે લખી આપ્યું, જૂનાગઢ એવા સંતો જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી છે, જાઓ તમને ભેટો કરાવશે. અને લખી આપેલું ચિઠ્ઠીમાં આવ્યા, ચિઠ્ઠી લઈને, એટલે બધી વ્યવસ્થા કરાવી, ઉતારા પાણી કરાવ્યા, વાતો થઈ. જેમ જેમ વાતો થતી ગઈ એમ અંતરમાં હા પડતી ગઈ અને મુમુક્ષુતા તો હતી જ, અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતનો યોગ થયો અને કહ્યું કે મારે હવે સાધુ થવું છે અને દીક્ષા આપી. અને દીક્ષા લઈને શું નામ આપ્યું? કૃષ્ણપ્રિય દાસજી સ્વામી. હે, એ દેહાચારણ રાજસ્થાનના હતા. એટલે આપણે તો એ કહેવાનું કે ભગવાનના ભક્તના યોગમાં આવે. ભગવાનના યોગે કરીને તો સંસાર મુકાઈ જાય, પણ એના ભક્તના યોગમાં આવે, એના સંતના યોગમાં આવે, એનું દર્શન કરે અને અંતરમાં હા પડે. આપણે ઘણી વખત વાત કરતા હોય ઓરજાંગ કાઠીની કે મેં સ્વામિનારાયણનું દર્શન નથી કર્યું, પણ એના સાધુ જ્યારે જ્યારે સારંગપુર આવે છે ને, એના સંતો, ત્યારે મેં એમનું દર્શન કર્યું છે. ધન સ્ત્રીથી અષ્ટ પ્રકારે એ દૂર રહેનારા છે અને જરૂર એને ભગવાન મળ્યા હશે, આવી પ્રતીતિ. તો જેના ભક્તના યોગે કરીને, જેના સંતના યોગે કરીને, તો સ્વયં સ્વયંનું દર્શન, સ્વયંના ચરિત્રો, એટલે આમાં લખ્યું ને કે જે જે ચરિત્રો કરે એમાં સહેજે ધર્મ આવી જાય, સહેજે ધર્મ આવી જાય. એટલે અવતાર હેતુ ચરિત્ર સંબંધી ચરિત્રો હોય એનાથી સત્સંગની પુષ્ટિ થાય છે. કે અમારો અવતાર શા માટે છે એમ. ઉમરેઠમાં પધારે મહારાજ ઈજાગનાથ મહાદેવના મંદિરે, અને ઉમરેઠના બ્રાહ્મણો, ત્યારે તો છોટી કાશી કહેવાતી એમ કહેવાય છે, ઉમરેઠ છે ને એ છોટી કાશી કહેવાતી, ઘણા વિદ્વાનો બ્રાહ્મણો થયા, આપણા વજુભાઈ, પછી આ મહેન્દ્રભાઈ શેલત, એ બધા ત્યાંના ભક્તો હતા. શૈલ સાહેબનું પણ આપણે જીવન જોયું છે કે શાસ્ત્રીજી મહારાજની પણ એવી ગુરુ નિષ્ઠા અને સ્વામિનારાયણ ભગવાનની ઈષ્ટ નિષ્ઠા ગજબની હતી એમની. ઓછું બોલવાનું પણ છતાં એમની નિષ્ઠા ધરબાયેલી હતી એમ. અને છેલ્લા શ્વાસ સુધી પોતે એક મના થઈ, એક રહેણીએ એક મના થઈને, એક નિષ્ઠ થઈને પોતે રહ્યા. એટલે ભગવાન સંબંધી જે ચરિત્રો છે અવતાર હેતુના, એ ચરિત્રો છે, એ ચરિત્રોથી પણ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એવા ગ્રંથો અને એવી આજ્ઞા કોને કરી? મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી. જે મુક્તાનંદ કાવ્ય છે, જેમ આપણે તો નિષ્કુળાનંદ કાવ્યમાં 20 ગ્રંથો કહીએ છીએ ને, એવી જ રીતે મુક્તાનંદ કાવ્યમાં પણ 21 ગ્રંથો છે. 5 જેટલા સંસ્કૃત ગ્રંથો છે અને બાકીના પ્રાકૃત ગ્રંથો છે. એટલે 21 જેટલા ગ્રંથો મુક્તાનંદ કાવ્યમાં છે. મુક્તાનંદ કાવ્ય ગ્રંથ છે, એમાં ધર્માખ્યાન ગ્રંથ એ લખાતો હતો અને કહેવાય છે કે સ્વામીની કલમ પડી જતી હતી. લખતા લખતા ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું, સ્વામી હું તમારો શિષ્ય છું એમ. કારણ કે મુક્તાનંદ સ્વામીને પાસે રાખ્યા હતા ને પ્રથમ, જ્યારે નિત્યાનંદ સ્વામી આવ્યા દીક્ષા આપી અને પછી મુક્તાનંદ સ્વામી પાસે રાખ્યા હતા. એટલે મુક્તાનંદ સ્વામીમાં ગુરુ ભાવના હતી. નિત્યાનંદ સ્વામીએ કીધું, ગુરુદેવ આ તમારું અધૂરું કાર્ય છે ને ગ્રંથ, હું તમારો શિષ્ય છું, હું તમને વચન આપું છું કે ગ્રંથ હું પૂરો કરીશ એમ. એટલે ધર્માખ્યાન નામનો ગ્રંથ ચાલતો હતો અને એ ગ્રંથને પૂર્ણ કર્યો. અને મુક્તાનંદ સ્વામીમાં મોટામાં મોટું જો અંગ હોય ને તો દાસત્વનું અંગ હતું એમ. દાસપણું, પોતાના બેનને પણ ભલામણ કરી કે દાસી થઈ તું રહેજે દીન દયાળની, જો તારે ભગવાનને ભજવા હોય ભગવાનને રાખવા હોય ને તો દાસ થાયજે એમ. અને જે ભગવાનના દાસ થઈને રહે ને એની ભક્તિ ભગવાન બહુ માને છે એમ. સેવા કરતા હોય અને દાસપણું ન હોય તો એ ભગવાનને ગમતું નથી એમ. સેવા કરી અને દાસપણું રાખે ને તો ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. દાસનો દાસ રહે જે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. એ જેમ કે ને એમ હું કરીશ એમ. એટલે જે દાસ થાય તો એ મુક્તાનંદ સ્વામી નાડી વૈદ હતા, નાડી પકડે ને. મહારાજે કીધું ને, સ્વામી જુઓ તો અમારી નાડી કંઈક કસર દેખાય છે એમ. મહારાજ બહુ કસર છે એમ, કારણ કે આપના શરીરમાં મંદવાડ છે, માંદા છો, તો આ સત્સંગી સર્વ સત્સંગીના તમે જીવન પ્રાણ છો. એટલે મહારાજ આ કસર છે એ બધાય સત્સંગીઓને પણ મોટો સંકટ છે એમ, કષ્ટ છે એમ. એટલે એમ નાડી વૈદ પણ હતા, રામાયણના પ્રખર વક્તા હતા. જ્યારે સરદારમાં મહારાજ આવેલા ત્યારે ગામમાં, સરદાર ગામમાં પોતાનો જે તુલસીદાસજીના આશ્રમમાં હતા તુલસીદાસના, ત્યારે રામાયણના કથા કરતા હતા. મહારાજ પધાર્યા એટલે કોઈ આવ્યું દેખાણા નહીં, એટલે કે ભાઈ કેમ કોઈ આજે આવ્યા નહીં, તો કે અહીંયા મુકુંદાસ કરીને છે ને એ રામાયણની કથા કરે છે એમ. આખું ગામ ત્યાં કથા સાંભળવા જાય છે, બોલો એવા રામાયણના તો પ્રખર વક્તા હતા. કોઈ સાધારણ ગુણો નહોતા અને છતાંય જેને બિરુદ સત્સંગની માનું મળ્યું. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં કહેવાય એમ. મહારાજની પાસે એક નાના બાળક થઈને, નહીં તો મહારાજ કરતા 21 વર્ષ જેટલા મોટા હતા, છતાંય ઘૂઘરા બાંધી અને મહારાજની પાસે નાચતા હોય, નૃત્ય કરે, નૃત્યકળામાં પણ પ્રવીણ હતા. આપણે જાણીએ છીએ પ્રસંગ કે નૃત્ય કરતા કરતા હાથી બનાવી દે. અને મહારાજની પાસે દાસ ભાવથી એમ. એટલે સ્વામીને લખ્યું છે કે મુક્તાનંદ સ્વામીને અને ગોપાળાનંદ સ્વામીને પ્રસાદી આપ્યો હોય એવા પ્રસંગો બહુ ઓછા એમ. બીજાને ક્યારેક વઢે ધખે, ક્યારેક પ્રસાદી આપે, ક્યારેક હાર પહેરાવે, પણ ગોપાળાનંદ સ્વામીને ગુણાત્મ મુક્તાનંદ સ્વામીને બહુ પ્રસાદી આપ્યો હોય એવા પ્રસંગો બહુ ઓછા એમ. પણ એમના ઉપર અપાર હેત હતું. એમને મહારાજને ખબર હતી કે આને મારા ઉપરથી જે હેત છે, જ્યારથી રામાનંદ સ્વામીએ ભલામણ કરી છે દર્શન આપીને કે મુકુંદ તું ભૂલી ગયો, વારે વારે હું કહેતો હતો કે હું તો ખાલી ડૂગ ડૂગીનો વગાડનારો છું, ખરા ખેલ ભજવનારા આવશે, એ જ આ પુરુષોત્તમ નારાયણ છે. તો એ ગોપાળાનંદ સ્વામીને અક્ષરવડીમાં પાસે બેસાડી અને આ સ પોતા મારા સ અવતાર હેતુના જે વાત કરી એમાં અમારા માત પિતાને એકાંતિક સુખ આપવા, નવા મુમુક્ષુઓ કરવા અને જીવમાં સ્વામિનારાયણની નિષ્ઠા પ્રવર્તન કરવું, તો એવા 3 મુખ્ય હતા અવતાર હેતુ. તો એ અવતાર હેતુમાં પણ ભગવાનના જે જે ચરિત્રો છે, ઉમરેઠની વાત આપણે કરતા હતા, તો ઉમરેઠમાં પણ જાગન્નાથ મહાદેવના મંદિરે પધાર્યા બ્રાહ્મણો બધા ભેળા થઈને આવ્યા. આવ્યા હતા શું કામ? પરીક્ષા કરવા. હતા તો દેવી, શાસ્ત્રો ભણનારા હતા, દેવી હતા. મહારાજની પાસે આવ્યા અને કીધું, સ્વામિનારાયણ, એ શંકરાચાર્ય પાડાના મુખે વેદ બોલાવ્યા હતા, તમે વેદ બોલાવો તો હાચા. મહારાજ કે, પણ પશુને વેદના વેદ છે એ પશુના મુખે બોલાવા એ ધર્મ નથી એમ. પણ એવો પશુવત પશુતુલ્ય કોઈ એવો મનુષ્ય હોય તમારા ગામમાં એને બોલાવો. તે હરિરામ કરીને છે, હાવ જન્મથી મૂંગો અને બહેરો. કોઈ પૂછે તો કંઈ આવડે પણ નહીં. એને પકડી લાવ્યા. મહારાજે શરૂઆત કરી, મહારાજ કે તમારું નામ શું? બોલવા માંડ્યા, મારું નામ હરિરામ. મહારાજ કે તમને સામવેદની રૂચા આવડે? એક પછી એક વેદની રૂચાઓ માંડ્યા બોલવા. બ્રાહ્મણો બધા આંગળા નાખી ગયા, કહો આ તો સ્વામિનારાયણ ભગવાન છે. અને આશરો કર્યો બધાએ બ્રાહ્મણો કે અમને વર્તમાન દિયો, તમારા નિયમ આપો, અમને તમારા વર્તમાન દિયો. અને મહારાજે બાજુમાંથી તળાવ હતો, ઘડો પાણીનો મગાવ્યો અને મહારાજે ઘડામાંથી પાણી લઈ અને મહારાજ કે લ્યો, એ જેને છાંટો અડે એને વર્તમાન ધરાઈ ગયા. તો ઉમરેઠમાં બ્રાહ્મણોનો સત્સંગ હતો એમ. અને આજે પણ શિખર મંદિર છે અને ઘણા પ્રસાદીના ઘર, રૂમરામ, નરભેરામ, આ બધા જે બ્રાહ્મણો છે ત્યાંના. અને મહારાજ પણ ત્યાં મહિનો મહિનો દાડો સુધી, એક એક મહિના સુધી રોકાતા. તો એ સત્સંગ બ્રાહ્મણોને, એ મહારાજનું ચરિત્ર કે હરિરામના મુખે વેદ બોલાવ્યા અને બધાએ બ્રાહ્મણોને પ્રતીતિ આવી, કહો આ તો જન્મથી મૂંગો અને બહેરો હતો અને આને તો વેદની રૂચાઓ બોલાવી એમ. બોલતો કર્યો એટલે બધાએ બ્રાહ્મણોને અતિ અહોપણું થયું. એવો જ પ્રસંગ હળવદના બ્રાહ્મણો, મહારાજ મેથાણમાં બિરાજમાન હતા અને મહારાજની પરીક્ષા કરવા માટે આવ્યા બધા વિદ્વાનો હતા. તો કે સ્વામિનારાયણ આપણને એના ચરણના ચિહ્ન દેખાડે તો ભગવાન હાચા એમ. એટલે આવ્યા, દર્શન કર્યા. એટલે મહારાજ કે, ભૂદેવો વિદ્વાનો, એ ચિહ્ન દેખાડીને અમારા ભગત થવું છે કે એમ નામ? અરે મા સ્વામિનારાયણ, ચરણના ચિહ્ન દેખાડો, દર્શન કરાવો તો સારું. મહારાજે ચરણ લાંબા કર્યા. મહારાજ કે લ્યો, નિરખો દેખો. ચરણ દેખા, ચૌદે બ્રાહ્મણોને પ્રતીતે ભણેલા હતા, વિદ્વાનો હતા. ચૌદ બ્રાહ્મણો એક સાથે, હો ચૌદે બ્રાહ્મણોએ મહારાજની પાસે વર્તમાન થયા. આવા તો કેટલાય પ્રસંગો એમ. અવતાર હેતુ માટે, આ મારો અવતાર શા માટે છે એમ, અનેક નવા નવા મુમુક્ષુઓ કરવા. મહારાજનું ચરિત્ર દેખે, મહારાજને ચાલતા દેખે. અજા પટેલ અને જીવરામ પટેલ હતા, મેમકા ગામ ઝાલાવાડ પ્રદેશમાં, સુરેન્દ્રનગરની પાસે, વઢવાણની પાસે મેમકા ગામ આવ્યું. તો મહારાજ ત્યાં, એ કૂવો પણ પ્રસાદીનો હજી છે, ગામના બહાર નદી, ભોગાવો નદી છે ગામના કાંઠા પાદરમાં જ. તો મહારાજ ત્યાં સ્નાન કરવા માટે ગયા હતા. તો પણ સ્નાન કરવા જતા પહેલા સાથે હરિભક્તો જે હતા ને, સામભાઈ અગોલા ને કણસાગરા ને, એ બધાને સમાધિ કરાવીને ગયેલા તે કુવાની આજુ અડખે પડખે પડેલા એમ. અને એમાં આ અજા પટેલ અને જીવરામ પટેલ બે આવ્યા. મેથાણથી અજા પટેલ આવ્યા અને જીવરામ પટેલ રામગીરીથી, બે મિત્રો હતા. તો બે ખાતરી કરવા માટે આવ્યા હતા કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. આવ્યા, જોયું તો આ શું? તો કે આને સમાધિ કરાવી છે એમ. તો જીવરામ પટેલે ભોજા ભગતના પેલામાંથી વાંચ્યું હશે કંઈક કાવ્યોમાંથી, ભજનોમાંથી સાંભળ્યું હશે કે ઈશ્વર વિના કોઈ નાડી પ્રાણ ખેંચી ન શકે એમ. એટલે એને પ્રતીતિ આવી કે આ સ્વામિનારાયણ જરૂર ભગવાન છે. અજા પટેલ હજી જોતા હતા ત્યાં મહારાજ બહિર્ભૂમિ ગયેલા, હાથમાં લોટો અને ધોતિયાનો એક છેડો આ મસ્તક ઉપર અહીં ખંભે રાખી અને હાથમાં લોટો લઈ અને ચાલ્યા આવતા હતા. મહારાજની ચાલ ઉપરથી અજા પટેલે નક્કી કર્યું કે આ પુરુષની ચાલ નથી, આ ચાલ પુરુષોની નથી, આ પુરુષોત્તમની ચાલ છે, ભગવાન છે એમ. ચાલ ઉપરથી એમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો એમ. અને આપણે જાણીએ છીએ એમ કે અજા પટેલ પણ સત્સંગી થયા, વર્તમાન લીધા અને છેવટે સાધુ પણ થયા, પૂર્ણાનંદ સ્વામી નામ પાડ્યું હતું ને. અને જીવરામ પટેલ હતા એ રમૂજી બહુ હતા એમ કહેવાય છે. તો મહારાજ જ્યારે ઝાલાવાડ પ્રદેશમાં ફરતા હોય, મેથાણથી વિરમગામ તરફ જતા હોય, પોતા રામગીરીથી ડુમાણા તરફ વિરમગામ તરફ જતા હોય, તો પોતે ગાડું જોડી અને મહારાજને કે મહારાજ લ્યો મારા ગાડામાં બિરાજમાન થાવ, હાલો હું તમને વિરમગામ સુધી મૂકી જાઉં, તમારે ગુજરાતમાં જવું છે ને આગળ, પછી ત્યાંથી. તો વિરમગામ સુધી ગાડું જોડીને પોતે મૂકવા માટે આવતા, તેમાં મહારાજને રમૂજ કરાવે. મહારાજ કે લાવો ગાડું અમે ચલાવીએ, તમે વાતો કરો, રમૂજ કરાવતા જાય. એમ કરતા કરતા વૈરાગ્ય થયો, પોતાને તો વૈરાગ્ય થયો પણ પોતાના બે દીકરા એને પણ કીધું કે આ સંસારની ખાટી સાસ ખાવા કરતા એ હરિરસ પીવામાં માલ છે. બે છોકરાઓને હો એને પણ સાધુ કર્યા, પોતાના બાપ જીવરામ પટેલ અને એમના દીકરા બે, યોગાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી, બે સાધુ, ત્રણેય સાધુ થયા. તો આપણે કહેતા હતા એ કે મહારાજની ચાલ જોઈને, કે મહારાજ સમાધિ કરાવીને ગયા હોય, માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું, તો કેટલાય જીવોને પ્રતીતિ આવી કે સમાધિ છે એમનામ થાય નહીં. અરે મુક્તાનંદ સ્વામીને પણ ક્યારે આવી સમાધિનું દર્શન કર્યું નહોતું, એટલે શંકા કુશંકા થવા માંડી હતી કે ગુરુદેવે તો ક્યારે આવી સમાધિ કરી નથી, આ વર્ણિરાજ કાલના આવ્યા છે અને બધું પાખંડ ચલાવે છે એમ. પણ જ્યારે ગુરુ રામાનંદ સ્વામીએ દર્શન આપ્યું કે મુકુંદ હું વારે વારે કહેતો હતો, તમે કેમ ભૂલી ગયા એમ. અને પછી આપણે જાણીએ છીએ એમ કે ભગવાન સંબંધી કેટલા કેટલા કીર્તનો, કેટલા ગ્રંથો, અને મહારાજનો મહિમા, કેટલા અનંત જીવોને, કેટલા જીવોને એમને ભગવાનની ઓળખાણ કરાવી. એટલે સંપ્રદાય સંબંધી ગ્રંથો હોય, ભક્ત ચિંતામણી તો મોટા મોટો ગ્રંથ છે, નિષ્કુળાનંદ સ્વામીએ જે જે મહારાજના ચરિત્રો લખ્યા છે એ વાંચે તો એ પણ અંતરમાં પ્રતીતિ આવે કે જરૂર મહારાજના જે જે ચરિત્રો લે, સત્સંગી જીવન છે, હરિલીલા અમૃત છે, બધા જ ઘણા ગ્રંથો છે. તો લીલા ચરિત્રના જે ગ્રંથો છે એમાં અવતાર હેતુના જે ચરિત્રો છે ભગવાનના, અવતાર સબ કે અવતાર અમારો શા માટે છે, એક મુમુક્ષુ હોય અને એ મુમુક્ષુનો સંકલ્પ પૂરો કરવા માટે ઠેઠ ગઢપુરથી ક્યાં જાય, ધર્મપુર કુશળ કુંવરબાઈ પાસે જાય, અને ત્યાંથી પાછા વાંસદા જાય, ત્યાંના રાજા વાંસદાના રાયસિંહજી, તો એને પણ મહારાજ પોતે પોતાના ચરણારવિંદ આપે કે લ્યો એ આને જીવનભર તમે પૂજા કરજો, આ મારા ચરણ છે. તો એની પરંપરામાં પણ, પરંપરામાં પણ સત્સંગ રીએ અને ઘણા નગરના લોકો, કુશળ કુંવરબાઈ કીધું ને મહારાજ તમે મારા નગરને પાવન કરો એમ, તમારી શોભાયાત્રા સ્વારી કાઢવી છે એમ. અને મહારાજને આખા પૂરમાં, ધર્મપુરમાં આખા નગરમાં શોભાયાત્રા કરી અને અજાણ્યા માણસો, જાણીતા માણસો કે આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, કોઈ કે હાથ જોડ્યા હશે, દર્શન કર્યું હશે, તો એનું પણ કલ્યાણ થાય. એટલે અનેક જીવોને, અરે પશુઓને પણ, સરદાર પધાર્યા તો રામાનંદ સ્વામી વખતનું પ્રસાદીનું સરોવર તળાવને વિશે, મગરોને સમાધિ, માછલાઓને સમાધિ કરાવી, ચૂરા ખાચર ને બધા મંડળા પક્ષીઓ ઉડવા. એટલે મહારાજ ભણ્યું, આ હમણાં આને ઉપાડી જાહે. મહારાજ કે અમને તમે કેવા જાણો છો એમ, નાડી પ્રાણ જીવ પ્રાણી માત્રના અમારા હાથમાં છે. લ્યો તમને બીક લાગે છે ને કે હમણાં પક્ષીઓ ઉપાડી જાહે, થોડીક ચપટી વગાડી થોડીક વાર થઈ અને પાછી સમાધિ પૂરી કરી. માછલાને સમાધિ કરાવે, હે, મનુષ્યને તો કરાવે પણ પશુઓને પક્ષીઓને પણ સમાધિ થઈ જાય, કેટલી મોટી વાત છે એમ. આઠ અંગ સાધે ત્યારે સમાધિ થાય, એ સમાધિ નથી સોહેલી. અષ્ટાંગ યોગ કહેવાય ને, આઠ અંગ સાધે ત્યારે છેલ્લી સમાધિ કહેવાય એમ. તો સમાધિ સહજ કરાવે એમ, આઠ આઠ મહિના સુધી, વર્ષદાળા સુધી સમાધિઓ કરાવે. અને એ સમાધિઓમાં દર્શન કર્યું હોય અને છેવટે સાધુ થયા હોય એવા મહાપુરુષદાસજી સંત કરીને હતા. તો મહારાજ ગઢપુરમાં હતા એટલે મહારાજ એ માંગરોળમાં તો સમાધિઓ બહુ કરાવતા પહેલાં, તો હવે કેમ સમાધિ મહારાજ કરાવતા નથી. મહારાજ કે એ તો સમાધિ પ્રકરણ હતું એમ, હે, હવે સમાધિ અમે કરાવતા હતા ત્યારે ગોઠણમાં માથું નાખીને બેસી જતા હતા એમ, હવે સમાધિ ન મળે એમ. એટલે સમાધિ પ્રકરણ કરાવીને પણ અનેક મુમુક્ષુઓને પોતાના શરણે લીધા. જૂની સાંકળી કહેવાય છે, ત્યાં તેર કોશી વાવ છે, હે, મહારાજે એવું મનુચરિત્ર કર્યું, નાઈને નીકળ્યા ને તે એક પૈસામાં, સુરવાળના એક પૈસામાં બે પગ નાખવા માંડ્યા. સુરા ખાચર કે ભીણું, પહેલા કલ્યાણની વાતો કરી. મહારાજ કે આ વાવ કેટલી સુરા દરબાર. મહારાજ આ વાવ તો બહુ મોટી છે, સો હાથ ઊંડી અને સો હાથ પોળી એમ, તેર કોષ હાલે, એટલે તેર કોષ હાલે એક સાથે. તો આ વાવમાં જેટલા રાયના દાણા ભરાય, રાય હો, એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું. અને નાઈને ચરિત્ર કેવું કર્યું, એક પૈસા બે પગ નાખવા માંડ્યા એમ. એટલે સુરાખ હાજર કે ભીણું, આ ચોઈણી પહેરતા કેમ પહેરાય. ત્યાં મહારાજ આમ ચપટી વગાડી, સમાધિ થઈ. સમાધિમાં જે બધા ભક્તો ભેળા હતા ને એને ધામનું દર્શન થયું. કારણ કે ઓલું ચરિત્ર જોયું ને માનુષ્ય, એટલે થોડોક મનુષ્ય ભાવ આવી ગયો. પણ ધામમાં દર્શન થયું, ઓહો, જેના ભેળા આપણે ફરીએ છીએ એ કોઈ સાધારણ નથી, એ અનંત અવતારના અવતારી છે, સર્વોપરી છે. તો એવા જે ચરિત્રો છે અને એ સંબંધી ગ્રંથો છે એનાથી આ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એટલા માટે મહારાજે અહીંયા લખ્યું, મહારાજ કે જે જે અવતારોમાં રામ અવતાર હોય તો રામાયણે કરીને મહારાજ કે એના આશ્રિતોને સંપ્રદાયની પુષ્ટિ થાય. કૃષ્ણના ઉપાસક હોય તો મહાભા દસમ સ્કંદ ભાગવતના પંચમ સ્કંદ અને દસમ સ્કંદે કરીને મહારાજ કે એની પુષ્ટિ થાય. એમ સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, આ બધા ગ્રંથો છે અવતાર ચરિત્રો સંબંધી, એ ગ્રંથોથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે. અને એ આજ્ઞા મહારાજે મુક્તાનંદ સ્વામીને કરી અને મુક્તાનંદ સ્વામીએ છેલ્લા શ્વાસ સુધી, હે, લખતા લખતા પેન પડી જતી હતી અને એ કાર્ય છેલ્લા આજ્ઞા સુધી, મહારાજની આજ્ઞા છે તો છેલ્લા શ્વાસ સુધી મુક્તાનંદ સ્વામીએ એ આજ્ઞા શિરોમાન્ય કરી. એટલે આપણા સંપ્રદાયમાં તો અનેક ગ્રંથો છે અને અનેક એવા મહાસંતો, એ ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, આ બધા સમર્થ સંતોએ પણ ઘણા ગ્રંથો લખ્યા છે. નિત્યાનંદ સ્વામી હોય, અને એ ગ્રંથથી આજે પણ સંપ્રદાયમાં અનેક, આપણો સંપ્રદાય અત્યારે અનેક મંદિરો થયા, અનેક સત્સંગીઓ પણ અનેક થયા. એટલા માટે શાસ્ત્રો થકી જ, ગ્રંથો થકી સંપ્રદાયની પુષ્ટિ થાય. અને ભગવાનના અવતાર ચરિત્ર સંબંધી વર્ણાશ્રમના ધર્મ, એમાં પણ ધર્મ છે એ મુખ્ય છે. અને ઈષ્ટની દ્રઢતા એ પણ, એટલે ત્રણ વસ્તુ હોય ત્યારે મહારાજ કે સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તો સંપ્રદાય સંબંધી ગ્રંથો થાય ત્યારે જે જે સંપ્રદાય છે એ સંપ્રદાય સંબંધી ગ્રંથોની અવતાર ચરિત્રોની ગ્રંથો થાય તો એનાથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંપ્રદાયની પુષ્ટિનું આજનું વચનામૃત હતું. વહાલા ભક્તજનો, નવું વર્ષ શરૂ થયું છે. 2021 2021નું આ વર્ષ છે. આજની કથામાં પૂજ્ય સ્વામીએ પણ વાત કરી મહારાજના સંપ્રદાયના, મહારાજના લીલાચરિત્રો સંબંધી અને સંપ્રદાયના ધર્મ સંબંધી અનેક આપણા ગ્રંથો છે. આ નવા વર્ષે 2021ના વર્ષમાં આપણે સંકલ્પ કરીએ કે વિશેષ સંપ્રદાયના ગ્રંથો એમનું વાંચન થાય. વાલા ભક્તજનો, આ લોકડાઉન થયું ગયા માર્ચ એપ્રિલથી ત્યાં ભારતમાં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં પૂજ્ય ગુરુ મહારાજે 150થી વધારે ગ્રંથોનું વાંચન કર્યું. આપણા સંપ્રદાયના અનેક નાના મોટા ધનસંતોએ રચેલા, ત્યાર પછીના મોટા સંતોએ રચેલા ગ્રંથો છે. તો આપણને તો એક સ્વામીને તો કાંઈ બીજું એવી કંઈ પ્રવૃત્તિ ન હોય એટલે સમય રહે અને સ્વામી રીડિંગ કરે, આપણે તો નવરા નથી. ભલે આપણે 150 ન કરીએ, કમસે કમ 2-3 ગ્રંથો એ તો વર્ષ દરમિયાન પૂરા કરી શકાય. અને એ 2-3 ગ્રંથો પૂરા કરવા માટે કે દરરોજ 2-2 કલાક આપવાની પણ જરૂર નથી. ટીપે ટીપે સરોવર ભરાય. અહીંયા હું જોઉં છું, અહીંયા ડલાસમાં ઘણા બધા ભક્તો એવા છે કે આપણે સંતોની લાઇબ્રેરી છે, એમાં આપણા સંપ્રદાયના જુદા જુદા ગ્રંથો છે. તો મહિને 15 દિવસે આવે અને ગ્રંથો લઈ જાય, પાછા 15 દિવસ કે મહિના પછી પાછા એ ગ્રંથ મૂકી અને બીજો ગ્રંથ લઈ જાય. તો જેમને અંતરમાં ઈચ્છા હોય તો જરૂર એ શાસ્ત્ર વાંચન થઈ શકે અને એનાથી આપણો જીવ બળજો થાય. આપણે સત્સંગ એક્ઝામ છે તો પછી સત્સંગ એક્ઝામ આપવી અઘરી પડે નહીં. તો જરૂર આ ગ્રંથો, આપણા સંપ્રદાયના ગ્રંથોનું વિશેષ વાંચન થાય એવો પ્રયત્ન કરીએ. આ વખતે પ્રસંગ 4, તરબૂચ અમે નથી મંગાવ્યા. આ પ્રસંગ છે, તરબૂચ અમે નથી મંગાવ્યા. આજે થોડીક બીજી એક્ટિવિટી છે એટલે આપણે આગળના પ્રસંગોને રિવ્યૂ નહીં કરીએ, એ આવતા વીકે એક સાથે 2-3 પ્રસંગોને રિવ્યૂ કરી લઈશું. તો આ પ્રસંગ 4 બહુ સંક્ષિપ્ત છે, આમાં જાજી વસ્તુ કંઈ યાદ પણ રાખવાની નથી. આમ જોવો તો વધે વધીને 2 જ વસ્તુ યાદ રાખવી પડે એમ છે. એક તો ભદ્રાવતી નદી, ભદ્રાવતી એટલે મને લાગે છે ભાદર, અને ગામનું કોઈ નામ નથી એટલે કદાચ ધોરાજી જેતપુરની આજુબાજુના કોઈ ગામમાં સંતો વિચરણમાં નીકળ્યા હશે એનો આ પ્રસંગ હશે. અને સંત, મોટા સંત એમનું નામ છે કૃપાનંદ સ્વામી. આ પ્રસંગમાંથી 2 વર્ડ્સ છે જે તમને અઘરા લાગે અને યાદ રાખવા પડે, ભદ્રાવતી નદી એટલે કે ભાદર નદી અને કૃપાનંદ સ્વામી. પ્રસંગ એવો બેનો, સંતો વિચરણ કરતા હશે, ભાદરને કાંઠે કોઈ ગામ હશે, એમાં સંતોએ થોડા દિવસ રોકાયા હશે. દરરોજ 3 વાગે ભાદર નદીમાં સ્નાન કરવા સંતો જાય ત્યારે એ વખતે ત્યાં ભાદર નદીમાં જ્યારે પાણી ઓછું હોય તો ત્યાં વાડા બનાવે અને એમાં શાકભાજી, તરબૂચ, ચીભડા વગેરે વાવે. એ જમાનામાં એક જ્ઞાતિ હતી, એમને વાઘરી કહેવામાં આવતા. આજના જમાનામાં અત્યારે એમનું નામ સરકારે ચેન્જ કર્યું છે, દેવી પૂજક કહેવાય છે. તો એ દેવી પૂજકો એ ત્યાં એમના વાડા હોય, એમાં બધી શાકભાજી, અમુક અમુક ફળો એ બધું વાવતા હોય સિઝનેબલ. તો સંતો દરરોજ ત્યાં સ્નાન કરવા આવે, સ્નાન કરીને પાછા ભજન કરતા કરતા પાછા જ્યાં મંદિરમાં કે કંઈ ઉતારો હોય ત્યાં જાય. પણ ઓલા દેવી પૂજક ને એવું કે ત્યાં નજીક એમનો વાડો હશે કે અમારા બાવા આવે છે, બીજા સાધુ સંન્યાસી આવતા હોય અને ક્યારેક એમના તરબૂચ કે ચીભડા કે બીજું શાક બકાલું લેવા માટે ક્યારેક ધમાલ કરે, ખીજાય, પરાણે લે, એવું બધું કરતા હોય. તો આમને એવું થયું કે આ બધા એટલા બધા બાવા સાધુ છે અને મારા વાડા પાસે આવશે અને મારી પાસે માગશે. એટલે ત્રાસી ત્રાસી નજરે જોતો રહે. એક દિવસ ગયો, સંતો આવ્યા, પાછા જતા રહ્યા, વાડાની સામે નજર પણ ન કરી, કારણ કે તેમાં ઘણી વાર બહેનો વગેરે હોય તો સંતોએ બાજુ જોયું પણ નહીં. બીજે દિવસે આવ્યા, બીજે દિવસે સંતોએ નજીકનો રસ્તો ને રસ્તો પણ દૂરનો લઈ લીધો. ત્રીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે પણ સંતોનું આવું જ વર્તન. સંતો પાછા, સંતો આવે, સ્નાન કરે, જ્યારે ધોત્યા નદીને કાંઠે રેતીમાં સુકાવ્યા હોય જ્યાં સુધી સંતો ત્યાં બેઠા બેઠા ધ્યાન કરે, કીર્તન બોલે. તો દેવી પૂજક દરરોજ સંતોના આ વર્તન એમને જુએ, એમને ગુણ આવ્યું. ચોથે દિવસે એમને થયું કે આ બાવા સાધુ માગતા તો નથી હો, આ બીજા કરતાં કંઈક જુદા છે. એટલા માટે બીજે દિવસે બે ત્રણ તરબૂચ લઈ અને સંતો પાસે આવ્યા અને ત્યાં સંતો હશે સંતોને આગળ મૂક્યા. સંતોએ આંખો ખોલી તો જોયું તો સામે હતો ભાઈ દેવી પૂજક અને કૃપાનંદ સ્વામી મોટેરા. એટલે સ્વામી કહે કે અમે આ તરબૂચ મંગાવ્યા નથી. એટલે આ જે પ્રસંગ છે એમનું ટાઇટલ અમે તરબૂચ મંગાવ્યા નથી, એવું ટાઇટલ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી આપ્યું છે. તો ઓલાએ કીધું કે હા મહારાજ, તમે નથી મંગાવ્યા પણ હું સામેથી આપું છું. આ તમારા વાણી વર્તન જોઈ ને મને બહુ ભાવ થયો, તમે આ લ્યો અને તમે સુધારી અને બધા સંતો જમજો. તો કે અમારે એટલા બધાની જરૂર નથી. એમાંથી એક તરબૂચ રાખ્યું, ત્યાં પાણીમાં જ પાણી ગાળી અને તરબૂચ ધોયું. ત્યાં સંતો પાસે કંઈક વ્યવસ્થા હશે એટલે સુધારી અને ત્યાં જ ઠાકોરજીને ધરાવી અને સંતોએ બધાએ થોડી પ્રસાદી લીધી અને થોડી પ્રસાદી દેવી પૂજકને પણ આપી. એમણે પ્રસાદી જેમો ભગવાનની પ્રસાદી, સંતો કૃપાનંદ સ્વામી જેવા જેમને સ્વપ્નમાં પણ વિષયનો સંકલ્પ ન થાય, સ્વપ્નમાં પણ અખંડ ભગવાન યાદ આવે એવા સંત, એમના હાથથી એમને પ્રસાદી મળી, એમનું અંતર ફરી ગયું અને એમને પણ ગુણ આવ્યો અને સત્સંગી થયો. તો આ પ્રસંગ છે બહુ નાનો, ભદ્રાવતી ફાધર નદીને કાંઠે કૃપાનંદ સ્વામી અને સંતોના મંડળનો પ્રસંગ છે. આ પ્રસંગમાંથી આપણે લેવાનું એવું છે કે એક તો સંતોની એવી, અમારે સંતો માટે છે, સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. સંતોની બધી ક્રિયા એવી હોય, એવી હોવી જોઈએ કે જે સામેના વ્યક્તિ હોય, કોઈ એમના દર્શન કરે, એમની સાથે રહે તો એમને ગુણ આવે અને ભાવ થાય અને સત્સંગ સ્વીકારવાનું મન થાય. અને ગ્રહસ્થારી ભક્તોને માટે કે આપણી નાની પણ વસ્તુ ભગવાન અને સંતના ઉપયોગમાં આવે તો આપણું અંતર ફરી જાય, આપણા પૂર્વકર્મ નાશ પામે અને આપણને ભગવાનમાં હેત વધારે થાય. એટલે એવા સાચા સંતો, ભગવાનને ધારી રહેલા સંતો, એમને અર્થે એવું નથી, એવું જરૂરી નથી કે બહુ મોટી વસ્તુ કે મોંઘી વસ્તુ આપણે આપીએ. તરબૂચ જ આપ્યું તો પણ એમના અંતરમાં ભાવ હતો, એ ભાવ દેખાયો અને એમનું અંતર ફર્યું. એટલે આપણી પાસે કાંઈક જે કાંઈ હોય એ ભગવાન અને સંત એને અર્થે સમર્પિત કરતા શીખીએ તો આપણા જીવને બળ મળે. તો આજનો પ્રસંગ, પ્રસંગ ચાર, તરબૂચ અમે નથી મંગાવ્યા, પ્રસંગનો સાર છે. બીજું વાલા ભક્તજનો, આજે સંપ્રદાયની પુષ્ટિનું વચનામૃત આવ્યું અને થોડા દિવસ પહેલાં વંદુ સહજાનંદનું પદ હતું. ફેબ્રુઆરી મહિનામાં વંદુ સહજાનંદ પદ મહારાજે પહેલી વખત ગૌરાવ્યું, વચનામૃતમાં પણ આવે છે. એમની જયંતિ આવે છે તો એ નિમિત્તે અત્યારે આપણા અહીંયા અમેરિકા, કેનેડા વગેરે ગુરુકુલના સેન્ટરો એમાં એક આયોજન કરાયેલું છે. ખાસ તો મહિલા મંડળના ભક્તોએ તો ઘણા સમયથી આયોજન કરી દીધેલું છે અને એ લોકોનું ઘણું આગળ વધી ગયું છે. ઘણા બધા મહિલા ભક્તો નિત્ય બંધુના પાઠ કરે છે, અને લગભગ મને લાગે છે 15-20 દિવસ પહેલાં એ લોકોએ એનાઉન્સમેન્ટ કરેલું અને ચારથી કાઉન્ટિંગ કરેલું કે દરરોજ 2 પાઠ કરે તો 200 પાઠ થઈ જાય. અત્યારે કદાચ આપણી પાસે એટલો સમય નથી, પરંતુ યથાશક્તિ જેટલી જેમની શક્તિ કેપેસિટી એ પ્રમાણે બંધુના પાઠને પાઠ કરતાં એક પાઠ કરતાં 6 મિનિટ થાય. આપણે નિત્ય નિયમમાં દરરોજ સાંજે બોલતા હોઈએ છીએ તો 6 મિનિટ થાય. એક પદને બોલતા 1 મિનિટ નથી થતી, 8 પદ છે તો 6 મિનિટ કે વધે ને શાંતિથી બોલો તો 8 મિનિટ થાય. અને ભગવત સ્વામી ઘણી વાર વાત કરે છે કે આ પદો છે એ વેદ તુલ્ય છે. 4 વેદ હોય ને એટલે 8 વેદ તુલ્ય છે. ભગવાનની મૂર્તિનું નકશિક વર્ણન છે તો આપણા જીવને પણ બળ પ્રેરે એવી એ આ પદાવલી છે. તો જરૂર આજે જ બધા સેન્ટરના, આપણા અમેરિકાના બધા સેન્ટરના ગ્રુપમાં એક જનરલ ફોર્મ છે, કોઈ પર્ટિક્યુલર સેન્ટર વાઇઝ નથી. એમાં સેન્ટર તમે ટીક કરી શકશો, સિલેક્ટ કરી શકશો. તો વિશેષ ને વિશેષ ભક્તો અવંધુ સહજાનંદના પાઠમાં જોડાય અને આપણા જીવને બળ પમાડે. બીજું, આવતા શનિવારે અઠવાડિયા પછી સફળા એકાદશી છે. સફળા એકાદશી એટલે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્રનો તે દિવસે પ્રથમવાર ઉદ્ઘોષ કર્યો ફરેણીમાં, અને આપણે એ મંત્રનો અખંડ જાપ કરીએ છીએ, ભજન કરીએ છીએ, તો એ મંત્ર જયંતિ છે. તો એ મંત્ર જયંતિ નિમિત્તે, નહીંતર તો આપણા બધા સેન્ટરમાં દર વર્ષે અખંડ ધૂનો થતી સવારથી સાંજ સુધી, પણ આ વખતે એવી શક્યતા નથી. તો સાંકળી ધૂનોનું આયોજન બધા સેન્ટરોમાં થઈ રહ્યું છે. ન્યૂજર્સી નારી ભક્તોએ તો ઓલરેડી, ત્યાં પ્રવીણભાઈ વગેરે ભક્તોએ કરી દીધું છે. બીજા સેન્ટરોમાં પણ સાંકળી ધૂનો થવાની છે. અહીં ડલાસમાં કાર્યકર્તા ભક્તોએ મને વાત કરેલી કે ડલાસમાં પણ એ સાંકળી ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંકળી ધૂનમાં તમારે ઘેરે બેઠા જ પણ ઘરના બધા સભ્યો ભેગા મળી તમને જે સમય અનુકૂળતા હોય, સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, કદાચ કોઈને એકાદ કલાક આમ તેમ કરવી હોય તો રાત્રે 9 વાગ્યા સુધી જોબેથી આવી જમી કાઢવી, અને પણ ઘણા ભક્તોની ઈચ્છા હોય તો એ કરી શકે. તો સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી આ સાંકળી ધૂનનું આયોજન કર્યું છે. તો 1 કલાક 2 કલાક તમારા પરિવારના સભ્યોની જેવી શ્રદ્ધા, અહીંયા ગુરુકુલમાં પણ સંતો અને જે હરિભક્તો નિત્ય ધૂન કરે છે એ પણ સવારે 3-1 કલાક ધૂન કરવાના છે, અને સાંજે આપણે જાગરણ કરીએ છીએ તેના પહેલાં પણ ધૂન થશે. તો તમારા ઘેરે ફોર્મ કાર્યકર્તા ભક્તો જે ડલાસના છે, પીઆરવાળા અલ્પેશભાઈ વગેરે ભક્તો, એ તમને બધાને જાણ કરશે, ફોર્મ મોકલશે. એ પ્રમાણે બધા જ પરિવારો કમસે કમ ઓછામાં ઓછી 1 કલાક આપણા ઘરમાં ધૂન થાય મહામંત્ર જયંતિના દિવસે, એવી બધા ભક્તોએ કાળજી લે, સંકલ્પ કરજો. તો આ 2 એનાઉન્સમેન્ટ સાથે આગળની સૂચનાઓ છે સુભાષ સંચાલક કરશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણને જેમ ખ્યાલ છે એમ ગયા વીકેન્ડ અને આ વીકેન્ડના આપણા બાળ સંસ્કારની એન્યુઅલ શિબિર ખૂબ સુંદર રીતે અત્યારે પૂર્ણ થવા આવી હશે. લગભગ ઈસ્ટ કોસ્ટમાં છેલ્લું સેશન ચાલુ હશે. તો બધા વોલન્ટિયર્સે ખૂબ મહેનત કરી અને ઘણા બધા બાળકોએ તત્પરતા રાખી આ શિબિરમાં જોડાયા, પાવર ઓફ સિમ્પ્લિસિટી વિશે ઘણું બધું શીખ્યા. તો અત્યારે ઈસ્ટ કોસ્ટની શિબિર જે થઈ એની એક શોર્ટ મેમરી ક્લિપ અહીંયાથી પ્લે કરશે તો આપણને ખ્યાલ આવે. વાલા ભક્તજનો, બધા બાળકો જ્યારે આ ઝૂમમાં આ શિબિરમાં જોડાતા હશે ત્યારે બધા પેરેન્ટ્સે તો જોયું કે બાળકો જોડાય છે, પણ એ શિબિરમાંથી શું લીધું છે, શું શીખ્યા છે, એના લાગતા આખા શિબિરની જે થીમ હતી પાવર ઓફ સિમ્પ્લિસિટી, એને સંકળાવીને એક નાનું એવું રૂપક તૈયાર કર્યું છે, તો એ આપણે અત્યારે નિહાળશું. બધા પેરેન્ટ્સ જે અત્યારે આ જોવે છે એમાં ખાસ એ પણ કે એમાં અમુક હેબિટ્સ છે જે બાળકોએ શિબિર દરમિયાન શીખી છે અને એ આપણે આ રૂપકમાં ઇન્ક્લુડ કરી છે. તો એ રૂપક અત્યારે તમે જ્યારે જુઓ તો એ બાળકો હવે એમના જીવનમાં પ્રેક્ટિકલી કેવી રીતે એપ્લાય કરી શકે, કઈ રીતે તમે એમને સપોર્ટ કરી શકો, મદદ કરી શકો, તો એના માટે પણ ખાસ આ રૂપક ધ્યાનથી નિહાળશો અને હેબિટ્સ જે છે એને ધ્યાનથી જોશો. Jai Swaminarayan. Anshu's dad was worried. For the last 11 years of Anshu's life, he had been rebellious and had only brought trouble into his parents' life. No matter how hard they tried to discipline him, he just won't. With Anshu having the messiest room anyone could possibly have seen in the last decade, to his groaning and complaining about the things that he doesn't have, his parents have been worried about him for a while now. No amount of schooling or even manners classes could bring Anshu to understand the beauty of life. And now, Anshu's grandpa was visiting him for the first time since he was born, which had Anshu's dad, Nikhil, really worried about his dad and how he would think about his own grandson. But Nikhil's clever idea of forcing 7 habits of living a simple life turned the rebellious Anshu into a pleasant, respectful, and model son of the family. So let's take a look at how this happened. Gash into the atmosphere. All air travel has been suspended. Soccer fans around the world are scrambling to find other ways to get to the big Super Strikers Invincible United Derby. Come, Pitaji, come. Stupid volcano. Doesn't it know I only travel on private jets? Anshu, go down to your grandpa and get his blessings, beta. Why would I want his blessings? I don't want to touch his old feet. Or neither do I want to touch a random person's feet. Train that goes missing? Yeah. Oh-ho. I'm so sorry for Ansa's behavior. Come, Pitaji. Come on. Here is our humble home. It's going to take a lot more than that to beat Invincible United. Anshu, come downstairs to eat. Your mom made your favorite paneer, beta. Get out of my room! Why are you even here? Leave me alone! Beta, come and have dinner with the family. Your dada is here for the first time. He would love to eat with you. Ew! Stop making me eat that disgusting Indian food. I hate it. I want to go out and eat pizza, not your sickening food. With the thought of his dad coming into town and Anshu acting like this, Nikhil had no idea what to do. He turned every corner and had lost absolutely any faith in helping Anshu. In the next week, Nikhil's dad settled in. Just as appalled by Anshu's behavior as his own father, Anshu's grandpa was also shocked by his behavior and nonchalant attitude. Later that night, Nikhil went into Ansh's room to kiss him goodnight. Before heading into Ansh's room, right outside the door, Nikhil stood and thought of a proposal that could potentially bring the good out of his confused son. Ansh, I have a request to make. What kind of request does Dad want me to make? Let's see. What kind of request is that? If you follow these 7 habits I give you for the next 3 weeks, then I will buy you the new PS5 you have really been wanting for a long time. Okay, if you buy me the new PS5, then I will follow those habits, whatever they are. Jai Swaminarayan, beta. Yeah, Dad, whatever. Yo, morning, Dad. Tell me about the 7, you know, whatever you were talking about yesterday. Jai Swaminarayan, beta. Okay. First, I want you to carefully listen and try to understand what I'm saying. Deal? Okay, deal. Okay. Your first habit is to begin with the end in mind. What is that supposed to mean? Let me explain. Any task you take upon, keep the end of the task in your mind and make it a goal you want to achieve. Like, if you're trying to tidy up your room, think why are you doing it? Clearly, you are cleaning your room to organize and make everything nice and tidy. Next, try to simplify more than organize. Now, before you ask what that means, I want you to listen and I will explain everything to you. I want you to put away or donate items you know you will not be needing. That is, simplify your life. Another thing you can do is to slowly reduce what you are dependent on. For example, think of toys that you have not been using. If you are not using those toys, why not give it to a kid whose parents can't afford to buy the toys for him? This is how you simplify your life, while helping someone in need and making them happy. Okay, I'm getting the hang of it. That's great. The third habit is to embrace the idea of less as more. Every week, bring down your TV time by 10 minutes. By the end of 3 weeks, you won't even realize that you have decreased your TV time by 30 minutes and gained so much time to do other very fun things that actually help you become a better person. So far, so good? So, your fourth habit is to learn to establish routines and habits for all the good things you do. For example, make a habit of doing puja, do aarti, participate in Ghar Sabha, or read Shikshapatri every day during your puja. These habits will help you make Maharaj, Santo, and your elders happy with you. Wouldn't you want that? Yeah, I mean, I guess. Your fifth habit is to value the time you spend in the simple things of life. Try to enjoy your time with your family and at Gurukul rather than wanting to be happy with playing video games or playing with your toys or watching TV. The next one is very simple. Play while you play and work while you work. This means that when you are studying or helping with your chores at home, don't keep thinking about just having fun or watching TV. And while you are playing with your friends, don't worry about homework or studying. Just focus on the task at hand. And lastly, and most important, when you start following these habits, understand you are going to be special and different from other people. don't compare yourself with other kids. No one is the same person, and that's okay. Any questions? No, I think I'm good. Man, this seems really hard. But playing games on the PS5 with my friends will be sweet, though. Let's try. After all, it's only 3 weeks. How hard can it be? The first week was the hardest for Ansh. His behavior was becoming better, but still very hard to handle. Slowly, we could see some changes in him, but he had a lot to improve. Nikhil thought that it would be easier for him to complete this challenge with a little bit of help. Finding him the nearest Gurukul, Nikhil enrolled Ansh into their Bal Sanskar classes and Gujarati classes. Ansh had a hard time making friends at first until he started to become nicer. He noted how his nice attitude attracted more and more friends towards him. The second week, Ansh and his grandpa were getting very close. With the help of his grandpa, Ansh was able to start speaking, writing, and reading in Gujarati. Nikhil was overwhelmed to see who his son truly was when he was at his happiest. Ansh donated most of his old toys and a lot of his clothes to a charity center. He was so happy walking in and giving them to the little kids and seeing them smile. When he saw that his toys and his clothes were given to the less fortunate kids, he started to value his own life and what he has. Beta, I see that your clever idea of making Ansh follow these 7 habits of simplicity and enrolling him into Gurukul Bal Sanskar classes has really turned things around for Ansh. He is more respectful to all of us, and I can see that he values sharing his possession with others. Maharaj has graced us with his blessings. That is true, Pitaji. It wouldn't have been possible without your presence and Bal Sanskar classes at Gurukul. I am so grateful for the time he spends with you and at Gurukul. Okay, beta. Today is the last day of the deal we made. You stood up to your end of the bargain. Now I will stand up to mine and buy you the PS5 that I promised. Dad, I have really learned what life is truly about. It's not about the PS5 or any other video games, but about family and Maharaj and the simplicity of life. It's okay, I don't want the video game. Instead, I would like to donate the money for an annual food drive at Gurukul. Can we do that? Sure we can. We are so proud of you. આ ખૂબ સુંદર રૂપક જે બાળ સંસ્કાર શિબિર માટે તૈયાર કરેલું, તો બધા પેરેન્ટ્સ જે રીતે તમે આપના બાળકોને આ હેબિટ્સ ડેવલપ કરવામાં સપોર્ટ કરી શકો, તો એમાં ખાસ બધા પેરેન્ટ્સને સુજાગ રહેવું, પ્રોએક્ટિવ રહી એમને સપોર્ટ કરવો. આજના ઓનલાઈન સભાના જે યજમાનો છે એમને ખાસ યાદ કરું, એવા આપણા શ્રી રીતેશભાઈ સુજિત્રા, જેમણે એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે, સાથે શ્રી રાકેશજી દત્ત, જેમણે એમના પોતાના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે, અને આપણા યરલી સ્પોન્સર એવા શ્રી અશ્વિનભાઈ બાબરિયા તથા પરિવાર. મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધા પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને સત્સંગમાં ખૂબ આગળ વધારે. આજે પ્રાર્થનારૂપી ધૂનમાં કૌશિકભાઈ પટેલ કેટી, જે એટલાન્ટામાં આપણા હરિભક્ત છે, જેમને હાર્ટએટેક આવવાથી હોસ્પિટલાઇઝ છે, તો મહારાજને પ્રાર્થના કરીશું કે એમનું સ્વાસ્થ્ય ખૂબ જલ્દીથી સારું કરે અને રિકવરી આવે. સાથે સ્મરણ ધૂનમાં આપણા ગુરુકુલ સિનિયર સિટીઝન ગ્રુપના કમિટી મેમ્બર એવા શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ આજે સવારે અક્ષર નિવાસી થયા છે, અને તો મહારાજને પ્રાર્થના કરીએ કે એમના આત્માને મહારાજ એમના ધામનું સુખ આપે અને એમના ચરણોમાં નિવાસ આપે. અને મારા ભક્તજનો, આપણા ગુરુકુલના સનિષ્ઠ સેવક એવા જગદીશભાઈ સુતરિયા, ભરતભાઈ સુતરિયા, મનોજભાઈ સુતરિયા, એમના પિતાશ્રી ઠાકરસિંહ દાદા એ 31 તારીખે ભગવાનનું સ્મરણ કરતા ત્યાં જાળીલામાં જતા અને સંપૂર્ણપણે આમ સ્વસ્થ હતા, કોઈ બીજી બીમારી નહોતી, અવસ્થાના ભાવ હોય પણ ભગવાનને યાદ કરતા એ મહારાજના ધામમાં સદૈવા છે. જગદીશભાઈ, ભરતભાઈ, મનોજભાઈ ત્રણેય ભાઈઓ પણ થોડી દાદાની તબિયત એવી હતી એટલે ઓલરેડી જગદીશભાઈ તો પ્લેનમાં જ હતા, ભરતભાઈ અને મનોજભાઈ પણ અત્યારે તો નીકળી ગયા છે અને ત્યાં ત્રણેય ભાઈઓ પહોંચે પછી દાદાનો અગ્નિસંસ્કાર થવાનો છે. વાલા ભક્તજનો, ઠાકરસિંહ દાદા આપણે ડલાસવાળા બધા ભક્તો એમને જાણે છે, એમની સંતો પ્રત્યેની ભાવના હતી એ અતુલ્ય હતી. કારણ કે એમના વાડીમાં ઘણીવાર કંઈક શાકભાજીને વાવ્યા હોય ને, તો જ્યારે સંતો અહીંયા તો ગુરુકુલ જે થયું નહોતું ત્યારે વ્યવસ્થિત સ્વસ્થ હતા, તો શનિવાર આવે એટલે સ્પેશિયલી યાદ કરીને લેતા આવે, પાછા સંતોને પર્સનલ હાથમાં પહોંચાડે. આ સ્વામી જેવો ઓલા ભંડારે નહીં જવા દેતા, હોય સંતોને ઠાકોરજીને થાળમાં કરવાનું અને સંતોને જમવાનું છે, એવી એમની સંતો પ્રત્યેની ભક્તિની ભાવના હતી. અને એમના આધારે એમના ત્રણેય દીકરાઓમાં માતા પિતાના જ સંસ્કારો અને સવાર સાંજ સંતો જે માગના કરે એમ જસમતભાઈ, ભરતભાઈ, મનોજભાઈ બધા સેવામાં હોય. તો આપણે ભગવાનને અત્યારે સ્મરણ ધૂન થાય ત્યારે ઉપેન્દ્રભાઈ, કેટી પટેલ ની સાથે ઠાકરસિંહ દાદા એમને પણ મહારાજ પોતાના ધામમાં પોતાના ચરણનું અખંડ સુખ આપે એવી પ્રાર્થના આપણે કરીશું. જય સ્વામિનારાયણ. એલા

चित जन ना टाड़े वालो अंतर ना हरी आशिक जन ना टाड़े वालो अंतर ना हरी दयानंद कहे निर्भय थाओ दयानंद कहे निर्भय थाओ के वालो वरी हितकारी हरी रे सखी हितकारी हरी हितकारी हरी रे सखी हितकारी हरी सहजानंद स्वामी महाराज की जय शक्ति विभवैश्वर्यादिपाथोनिधि स्तोतुं त्वामवतार कारणमहो नेशावयं सर्वथा तस्मात् त्वां नत सर्वपापशमनम् भूयो विवन्दामहे साक्षात् त्वां प्रसमीक्ष योगनिलयं जाता कृतार्थाभृशम् निवासो निज परमोक्षरतो ृधत्वस्येषानः यदन्नेनातिरोहति पामर पतित उदारी